શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 92 વર્ણ અને આશ્રમોના ધર્મનું નિરૂપણ. મુનિઓએ કહ્યું બ્રહ્મન, હવે અમે વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મનું વિશેષ રૂપે વર્ણન સાંભળવા ઈચ્છીએ છીએ. વિપ્રવર, હવે તેનું વર્ણન કરો. વ્યાસજી બોલ્યા, દ્વિજવરો, હવે હું ક્રમશઃ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ ચારે વર્ણોના ધર્મોનું વર્ણન કરીશ. તમે સૌ એકાગ્ર ચિત્તે સાંભળો. બ્રાહ્મણે સદા દાન, દયા, તપસ્યા, દેવયજ્ઞ અને સ્વાધ્યાયમાં તત્પર રહેવું જોઈએ. તર્પણ અને અગ્નિહોત્ર એનું નિત્ય કર્મ હોવું જોઈએ. જીવન નિર્વાહ માટે અન્ય દ્વિજોના યજ્ઞ કરાવે તથા એમને ભણાવે. યજ્ઞ કરવા માટે તે સમજીને પણ પ્રતિગૃહ એટલે ઉપહાર લઈ શકે છે. સર્વ લોકોનું હિત સાધન કરવું અને કોઈનું પણ પોતાના દ્વારા અહિત ન થવા દેવું એ બ્રાહ્મણનું કર્તવ્ય છે. સમસ્ત પ્રાણીઓ પ્રત્યે મૈત્રી રાખવી એ બ્રાહ્મણ માટે સૌથી ઉત્તમ ધન છે. સર્વ લોક હિતમ કુર્યાન અન્ન હિતમ કશ્ચિદમ દ્વિજાહા મૈત્રી સમસ્ત સત્વેશુ બ્રાહ્મણસ્ય બ્રાહ્મણસ્યો ઉત્તમમ ધનમ. 222માં અધ્યાયનો 5મો શ્લોક. માત્ર ઋતુકાળમાં જ પત્ની સાથે સમાગમ કરવો બ્રાહ્મણ માટે પ્રશંસાની વાત છે. ક્ષત્રિય પણ પોતાની ઈચ્છા અનુસાર બ્રાહ્મણને દાન આપે, વિવિધ પ્રકારના યજ્ઞો દ્વારા ભગવાનનું યજન કરે અને સ્વાધ્યાયમાં સંલગ્ન રહે. શસ્ત્ર ચલાવીને જીવન નિર્વાહ કરવો અને પ્રજાનું પાલન કરવું આ બે ક્ષત્રિયની મુખ્ય જીવિકાઓ છે. એ બેમાં પણ પૃથ્વીની રક્ષા કરવી એના માટે મુખ્ય આજીવિકા છે. પૃથ્વીનું પાલન કરવાથી જ રાજાઓ કૃતાર્થ થાય છે, કારણ કે તેનાથી જ એમના યજ્ઞ વગેરે કાર્યોની રક્ષા થાય છે. જે રાજા દુષ્ટ પુરુષોનું દમન અને સાધુ પુરુષોનું પાલન કરીને બધા વર્ણોને પોતપોતાના ધર્મોમાં સ્થાપિત કરે છે તે મનોવાંછિત લોકને પ્રાપ્ત કરે છે. લોક પિતામહ બ્રહ્માજીએ વૈશ્યોને માટે પશુપાલન, વેપાર અને ખેતી આ ત્રણ જીવિકાઓ પ્રદાન કરી છે. વેદોનું અધ્યયન, યજ્ઞ, દાન, ધર્મ તથા નિત્ય અને નૈમિતિક વગેરે કર્મોનું અનુષ્ઠાન વૈશ્યને માટે પણ ઉત્તમ છે. શુદ્ર દ્વિજાતિઓની સેવાનું કાર્ય કરવું અને એના દ્વારા જ અર્થોપાર્જન કરીને પોતાનો જીવન નિર્વાહ કરવો અથવા ખરીદ વેચાણ કે શિલ્પ કર્મ દ્વારા ધન ઊભું કરીને જીવિકા ચલાવવી. શુદ્રે પણ દાન આપવું અને મંત્ર રહિત પાક યજ્ઞો દ્વારા યજન કરવું. એ શ્રાદ્ધ વગેરે બધા કાર્ય મંત્ર વિના કરી શકે છે. સેવકો વગેરેનું ભરણ પોષણ કરવા માટે બધાના માટે સંગ્રહ જરૂરી છે. ઋતુકાળના સમયે પોતાની પત્ની પાસે જવું, પ્રાણી માત્ર પર દયા રાખવી, પ્રાણી માત્ર પર દયાભાવ રાખવો, ઠંડી ગરમી વગેરે દ્વંદોને સહન કરવા, અહંકાર ન કરવો, સત્ય બોલવું, પવિત્રતાપૂર્વક રહેવું, કોઈને કષ્ટ ન આપવું, સર્વનું મંગળ કરવું, પ્રિય વચન બોલવા, સર્વની સાથે મિત્રતા રાખવી, કોઈ વસ્તુની કામના ન કરવી, કૃપણતા ન કરવી અને કોઈના પણ દોષ ન જોવા. આ ગણો બધા વર્ણોના માટે સામાન્ય રૂપે ઉત્તમ છે. ચારે આશ્રમના માટે પણ આ જ ઉત્તમ ગુણો છે. બ્રાહ્મણો, હવે બ્રાહ્મણ વગેરે વર્ણોના ઉપધર્મ કહું છું. આપત્તિકાળમાં બ્રાહ્મણને માટે ક્ષત્રિયનું કર્મ, ક્ષત્રિયોને માટે વૈશ્યનું કર્મ તથા વૈશ્ય અને ક્ષત્રિય બંનેના માટે શુદ્રનું કર્મ કર્તવ્ય હોવાનું કહ્યું છે. આપત્તિ ન હોય તો કર્મ સંકર બીજા વર્ણનું કર્મ કદાપી ન કરવું. બ્રાહ્મણો, આ પ્રમાણે મેં વર્ણ ધર્મનું વર્ણન કર્યું. હવે આશ્રમ ધર્મનું વર્ણન કરું છું. સાંભળો, ઉપનયન સંસ્કાર થયા પછી બ્રહ્મચારીએ ગુરુના ઘરે રહીને વેદોનું અધ્યયન કરવું, શૌચ અને સદાચારનું પાલન કરીને ગુરુની સેવા કરવી, પવિત્ર બુદ્ધિથી વ્રતનું પાલન કરતા રહીને વેદાધ્યાન કરવું, બંને સંધ્યાઓમાં એકાગ્રચિત થઈને સૂર્યોપસ્થાન, અગ્નિહોત્ર અને ગુરુનું અભિવાદન કરવું, ગુરુદેવ ઉભા હોય તો સ્વયં પણ ઉભા રહેવું, એ જતા હોય તો પોતે પાછળ પાછળ જવું અને બેઠા હોય તો તેમનાથી નીચા આસન પર બેસવું. શિષ્ય ગુરુથી વિપરીત કોઈ પણ આચરણ કરવું ન જોઈએ. એમની જ આજ્ઞાથી એમની સામે બેસીને એકાગ્રતાપૂર્વક વેદોનું અધ્યયન કરવું, ગુરુનો આદેશ મળે ત્યારે ભિક્ષાનું અન્ન ગ્રહણ કરવું, જ્યારે આચાર્ય પહેલા સ્નાન કરી લે ત્યાર પછી સ્વયં જળમાં પ્રવેશ કરીને સ્નાન કરવું, દરરોજ પ્રાતઃ કાળે આચાર્યને માટે સમિધા અને જળ વગેરે લઈ આવવા, જ્યારે ગ્રહણ કરવા યોગ્ય વેદોનું પોતે પૂર્ણરૂપે અધ્યયન કરી લે ત્યારે વિદ્વાન પુરુષે ગુરુ દક્ષિણા આપીને ગુરુની આજ્ઞા લઈને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો, વિધિપૂર્વક યોગ્ય સ્ત્રી સાથે લગ્ન કરીને પોતાના વર્ણ અનુસાર કર્મો દ્વારા ધનનું ઉપાર્જન કરવું અને એના દ્વારા યથાશક્તિ ગૃહસ્થનું બધું કાર્ય પૂર્ણ કરવું, શ્રાદ્ધ દ્વારા પિતરો, યજ્ઞ દ્વારા દેવતાઓ, અન્નથી અતિથિઓ, સ્વાધ્યાયથી મુનિઓ, સંતાનો ઉત્પાદનથી પ્રજાપતિ, બલિવેશ્વ દેવથી સૌ ભૂતો અને સત્ય વચન દ્વારા સમગ્ર જગતનું પૂજન કરવું. આ પ્રમાણે કરનાર પુરુષ પોતાના કર્મો દ્વારા ઉપાર્જિત ઉત્તમ લોકમાં જાય છે. ભિક્ષા પર નિર્વાહ કરનાર સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ પણ ગૃહસ્થોના અવલંબનને આશ્રય રહે છે. તેથી ગૃહસ્થ આશ્રમ શ્રેષ્ઠ છે. જે બ્રાહ્મણો વેદાધ્યયન, તીર્થસ્થાન અને પૃથ્વીના દર્શનને માટે પૃથ્વી પર ભ્રમણ કરે છે, જેમનું કોઈ ઘર નથી, જેઓ પ્રાયઃ નિરાહાર રહે છે તથા સંધ્યાકાળ થઈ ગયો હોય ત્યાં મુકામ કરે છે, એવા લોકોના આશ્રય ગૃહસ્થ જ છે. પૂર્વોક્ત દ્વિજ જ્યારે ઘરે પધારે ત્યારે મીઠા શબ્દો દ્વારા એમનું સ્વાગત કરવું જોઈએ, એમને પથારી, આસન અને ભોજન આપવું જોઈએ. જેના ઘરેથી અતિથિ નિરાશ થઈને પાછો જાય છે તે એને પાપ આપીને એનું પુણ્ય લઈ જાય છે. અતિથિર્યસ્ય ભગ્નાશો ગૃહાત પ્રતિ નિવર્તતે સદત્વા દુષ્કૃતમ તસ્મે પુણ્યમ આદાય ગચ્છતિ. પુણ્યમાદાય ગચ્છતિ 222 અધ્યાયનો 36મો શ્લોક. ગૃહસ્થ પુરુષમાં બીજાના પ્રત્યે અવહેલના, પોતાનામાં અહંકાર, દંભ, પરનિંદા, બીજાને આઘાત પહોંચાડવાની પ્રવૃત્તિ અને કટુવચન બોલવાનો સ્વભાવ હોય એ સારું નથી. જે ગૃહસ્થ આ પ્રમાણે ઉત્તમ વિધિનું પાલન કરે છે, સર્વ પ્રકારના બંધનોમાંથી મુક્ત થઈને ઉત્તમ લોકમાં જાય છે. ગૃહસ્થે ઉદાશ્રમમાં પોતાની પત્નીનો ભાર પુત્રોને સોંપી દેવો અને પોતે તપસ્યા માટે વનમાં ચાલ્યા જવું અથવા પત્નીને સાથે લઈ જવી, ત્યાં કંદમૂળ ફળ વગેરેનો આહાર કરીને ભૂમિ પર સૂઈ જવું, માથાના વાળ, દાઢી અને મૂછ કપાવવા નહીં, એને મૃગચર્મમાં કાશ, ઘાસ અને દર્ભ વગેરેથી કોપી અને ચાદર ધારણ કરવા, તેના માટે ત્રણેય સમય સ્નાન કરવું યોગ્ય છે. દેવ પૂજન, હોમ, બધા જ અતિથિઓનું પૂજન, ભિક્ષા અને પ્રાણીઓને બલિ સમર્પણ, આ બધી વાતો વાનપ્રસ્થ માટે શ્રેષ્ઠ માનવામાં આવી છે. તે પોતાના શરીરમાં જંગલી ફળ વગેરેનું તેલ લગાવી શકે છે. એનું મુખ્ય કર્તવ્ય છે તપસ્યા, ઠંડી અને ગરમી વગેરે દ્વંદ્વો સહેવા. જે વાનપ્રસ્થ મુનિ નિયમપૂર્વક રહી પૂર્વોક્ત રૂપે પોતાના કર્તવ્યનું પાલન કરે છે, તે અગ્નિની જેમ પોતાના બધા દોષોને ભસ્મ કરી દે છે અને સનાતન લોકોને પ્રાપ્ત થાય છે. મુનિઓ, મનીષી પુરુષો, જે ભિક્ષુનો ચોથો આશ્રમ બતાવે છે તેના સ્વરૂપનું વર્ણન સાંભળો. ભિક્ષુએ પુત્ર, સ્ત્રી, ધન પ્રત્યે સ્નેહનો ત્યાગ કરવો અને ઈર્ષા રહિત થઈને ચોથા આશ્રમમાં જવું, એને જ સંન્યાસ આશ્રમ કહે છે. સંન્યાસીએ સમસ્ત ત્રૈવર્ણિક કર્મોનો આરંભનો ત્યાગ કરવો જોઈએ. તેને શત્રુ અને મિત્રમાં સંભાવ રાખવો, બધા પ્રાણીઓના મિત્ર બની રહેવું, જયારૂજ, અંડજ વગેરે કોઈ પણ પ્રાણીની સાથે મન, વાણી અને ક્રિયા દ્વારા કદી દ્રોહ ન કરવો, ત્યાં બધા પ્રકારની આસક્તિઓનો ત્યાગ કરવો, ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાતથી વધારે ન રહેવું, પશુ પક્ષી વગેરે પ્રત્યે ન તો એને રાગ હોય અને ન દ્વેષ. જીવન નિર્વાહ માટે તેણે ઉચ્ચ વર્ણના મનુષ્યના ઘરે ભિક્ષા માટે જવું, તે પણ એવા સમયમાં કે જ્યારે રસોઈનો અગ્નિ ઓલવાઈ ગયો હોય અને ઘરના બધા લોકો ખાઈ પી ચૂક્યા હોય. ભિક્ષા ન મળે તો દુઃખ અને મળી જાય તો સુખ ન માનવું. ભિક્ષા એટલી જ લેવી જેનાથી પ્રાણ રક્ષણ થઈ શકે. વિષયાશક્તિથી તેણે હંમેશા દૂર રહેવું. વધારે આદર સત્કારની પ્રાપ્તિને ધૃણાની દ્રષ્ટિએ જોવી, કેમ કે વધારે આદર સત્કાર મળવાથી સંન્યાસી અન્ય બંધનોથી મુક્ત થવા છતાં પણ બંધાઈ જાય છે. કામ, ક્રોધ, દર્પ, લોભ, મોહ વગેરે જેટલા દોષ છે તે બધાનો ત્યાગ કરીને સંન્યાસીએ મમતા રહિત થઈને સર્વત્ર વિચરતા રહેવું. પ્રાણ યાત્રા નિમિત્તમ ચ વ્યંગરે વ્યંકારે અભુક્ત વજ્જને કાલે પ્રશસ્ત વર્ણાનામ ભિક્ષાર્થી પર્યટેદ ગૃહાન અલાભે ન વિષાદી શાલ લાભે નેવ ચ હર્ષયેત. પ્રાણયાત્રિક માત્ર શાન માત્રા સંગા દ્વિ નિર્ગત અતિ પૂજિત તલા ભાસ્તુ જુગ जुगुप से चचेव सर्वतः अति पूजित लाभेस्तु यतिर्मुक्तो अपि बध्यते कामः क्रोधस्तथा दर्पो लोभ मोहाद दयश्व ये तास्तुम दोषान परित्यज्य परिव्राणी परिव्राणी नर्ममो नमो भवेत। 222 अध्याय ने 50-53 श्लोक संख्या। जे प्राणी मात्र ने अभयदान आपीने पृथ्वी पर विचरतो रहे छे ते देहाभिमान थी मुक्त यति ने क्याय भय होतो नथी। जे ब्राह्मण अग्निहोत्र ने भावना द्वारा शरीर में स्थापित करीने पोताना मुख में भिक्षा प्राप्त अन्न रूपी हविष्य नाखीने ते शरीर में रहेला अग्नि ने आहुति आपे छे। तेओ साधक ते संचित अग्नि द्वारा उत्तम लोक में जाय छे। जे द्विज पवित्र ने संयम बुद्धि थी युक्त थईने शास्त्रोक्त विधि थी मोक्ष आश्रम नु पालन करे छे ते ईंधन विनाना प्रज्वलित अग्नि जेवा शांत तेजोमय ब्रह्म लोक में जाय छे। अध्याय 92 समाप्त। बोलो श्री रामचंद्र भगवान की जय।